મિત્રો, અઠવાડિયાની શરૂઆત સોમવારથી નહીં પરંતુ આપણી મનોદશાથી થાય છે. જો સવાર ઉઠતા જ આપણે વિચારીએ, અરે ફરીથી કામ શરૂ, તો આખું અઠવાડિયું ભારરૂપ લાગશે. પણ જો આપણે વિચારીશું કે આ અઠવાડિયું નવી તક લઈને આવ્યું છે, તો એ જ દિવસ ઉર્જાથી ભરાઈ જશે. મિત્રો, યાદ રાખીએ, સૂર્ય દરરોજ ઉગે છે અને દરેક માટે નવી આશા લઈને આવે છે. આ સપ્તાહે 3 સંકલ્પ લઈએ. ફરિયાદ નહીં પરંતુ વધારે પ્રયત્ન. ટાળીએ નહીં, આજે જ કરીએ. ડર નહીં, આત્મવિશ્વાસ રાખીએ. એક સકારાત્મક વિચાર, એક સારો નિર્ણય અને એક મજબૂત શરૂઆત આપણું આખું અઠવાડિયું બદલી શકે છે. તો ચાલો કહીએ આપણા મનને, આ અઠવાડિયું મારું છે અને હું જીતવાનો છું. સો ગેટ રેડી ફોર અ પાવરફુલ વીક અહેડ.